श्री पद्म पुराण पातालखंड अध्याय 27। गुप्तचरों ने अपवाद नी वात सांभळी ने श्रीराम नो सीता ने वनमा छोड़ी आववानो भरत ने आदेश अने भरत नी मूर्छा। वात्स्यायन जी बोलिया, भगवान पहला तमे कही चुक्या छो के श्री रामचंद्र जी एक धोबीए निंदा करवाथी सीता ने एकला वनमा छोड़ी दीधा, पछी तेमना पुत्रों क्या थया, क्या तेमने धनुर्विद्या प्राप्त थई तथा क्या तेमने अस्त्र विद्या प्राप्त करी जेथी तेओ श्री रामचंद्रजी ना अश्वनो अपहरण करी शक्या। शेष जीए कह्युं, मुने श्री रामचंद्रजी धर्मपूर्वक संपूर्ण पृथ्वीनो पालन करता रहीने पोतानी धर्मपत्नी महाराणी सीता अने भाईओनी साथे अयोध्यानु राज्य करवा लाग्या। ए दरमियान सीताजीए गर्भ धारण कर्यो। 5 महीना वीती गया। एक दिवस श्रीरामे सीता ने पूछू, देवी आ समय तमारा मन में कई बात की अभिलाषा छे, जणावो हूँ ते पूरी करीश। सीताजीए कह्यु, प्राणनाथ तमारी कृपा थी मैं बधा उत्तम भोग भोगव्या छे अने भविष्य में पण भोगवती रहीश। अत्यारे मारा मन में कोई विषय की इच्छा शेष नथी। जे स्त्री ने तमारा जेवा स्वामी मळ्या हो, जेमना चरणों की देवता पण स्तुति करे छे, तेने बधुज प्राप्त छे, कशुज बाकी नथी। छता पण तमे मारा मन की अभिलाषा विषे आग्रहपूर्वक पूछी रहिया छो, तो हूँ तमारी सामे साची वात कहूँ छू। नाथ बहु दिवस थया मैं लोपामुद्रा वगैरह पवित्र माताओं दर्शन करिया नथी। मारू मन अत्यारे तेमने मळवा उत्कंठित छे, ते बधी तपस्यानी भंडार छे, हूँ त्या जईने वस्त्र वगैरह थी तेमनी पूजा करीश अने तेमने चळकता रत्नों ने आभूषणों भेट आपीश। आज मारो मनोरथ छे, प्रियतम आने पूर्ण करो। आ प्रमाणे सीताजीना मनोहर वचन सांभळीने श्री रामचंद्रजी ने बहु प्रसन्नता थई अने तेओ पोतानी प्रियतमा ने बोलिया, जनक किशोरी तमे धन्य छो, काले सवारे जजो अने ते तपस्वीओना दर्शन करीने कृतार्थ थजो। श्री रामचंद्रजीना वचन सांभळीने सीताजी ने बहु हर्ष थयो। तेओ विचारवा लाग्या, काले प्रातः काले मने तपस्वीनी देवीओना दर्शन थशे। त्यार पछी ते रातमां श्री रामचंद्रजीना मोकलेला गुप्तचरो नगरमां गया। तेमने मोकलवानो उद्देश्य ए हतो के ते लोको घेर घेर जईने महाराजनी कीर्ति सांभळे ने जुए, जेथी तेमना माटे लोकोना मनमां केवो भाव छे ए जाणी शकाय। ते दूतो अर्धी रात्रिना समये गुप्त रीते गया। तेमने दररोज श्री रामचंद्रजीनी पवित्र कथाओ सांभळवा मळती हती। ते दिवस तेओ एक धनवानना विशाळ भवनमां प्रवेश्या ने थोड़ीवार त्यां रोकाईने श्री रामचंद्रजीना सुयश सांभळवा लाग्या। त्यां सुंदर नेत्रोवाळी कोई युवती बहु ज हर्षपूर्वक पोताना नाना बाळकने स्तनपान करावती हती। तेणे बाळकने लक्ष्य करीने बहु मनोहर वात कही, बेटा तू धराईने मीठू दूध पी ले, पछी आ तारा माटे दुर्लभ थई जशे। नील कमल दल जेवा श्याम वर्णवाळा श्री रामचंद्रजी अयोध्यापुरीना स्वामी छे। तेमना नगरमां निवास करनारा लोकोने फरी आ संसारमां जन्म नहीं थाय। जन्म नहीं थाय तो अहीं दूध पीवानो अवसर क्यांथी मळशे? तेथी मारा लाल तो आ दुर्लभ दूधनुं वारंवार पान करी ले। जे लोको श्रीरामनुं ध्यान भजन अने कीर्तन करशे तेमने पण कदी मातानुं दूध सुलभ नहीं थाय। आ प्रमाणे श्रीरामचंद्रजीना यशरूपी अमृतथी भरेला वचन सांभळीने ते गुप्तचर बहु प्रसन्न थयो अने बीजा कोई भाग्यशाळीना घरमां गयो। ते जुदा जुदा घरोमां जईने श्रीरामना यशनुं श्रवण करतो हतो। एक घरनी वात छे, एक गुप्तचर श्री रघुनाथजीनो यश सांभळवानी इच्छाथी त्यां आव्यो અને ક્ષણભર રોકાયો। તે ઘરની એક સુંદર સ્ત્રી જેના નેત્ર બહુ મનોહર હતા, પલંગ પર બેઠેલા કામદેવ સમાન પતિ સામે જોઈને બોલી, નાથ તમે મને એવા લાગો છો જાણે સાક્ષાત રઘુનાથજી હો। પ્રિય તમારા મનોહર વચન સાંભળીને તેના પતિએ કહ્યું, પ્રિય મારી વાત સાંભળો, તમે સાધ્વી છો તેથી તમે જે કહ્યું છે તે મનને બહુ જ પ્રિય લાગે તેવું છે, તમારી વાત પતિવ્રતાઓને યોગ્ય જ છે। સતી સ્ત્રી માટે તેનો પતિ શ્રી રઘુનાથજીનું જ સર્વસ્વ રૂપ, શ્રી રઘુનાથજીનું જ સ્વરૂપ છે. પરંતુ ક્યાં મારા જેવો મંદ ભાગ્ય અને ક્યાં મહાભાગ્યશાળી શ્રીરામ, ક્યાં કીડા જેવી હસ્તી ધરાવનારું હું એક તુચ્છ જીવ, અને ક્યાં બ્રહ્માદિ દેવતાઓ વડે પણ પૂજિત પરમાત્મા શ્રીરામ, ક્યાં આગિયો અને ક્યાં સૂર્ય, ક્યાં પામર પતંગીઓ અને ક્યાં ગરુડ, ક્યાં ગંદી ગલીઓમાં વહેનારું ગંદુ પાણી, અને ક્યાં ભગવાન શ્રીરામ, જેમની ચરણ રજથી શિલામય અહલ્યા ક્ષણવારમાં સુંદર યુવતી બની ગઈ. આ જ સમયે બીજો ગુપ્તચર બીજા ઘરમાં કંઈક બીજી જ વાતો સાંભળી રહ્યો હતો. ત્યાં કોઈ કામીની પલંગ પર બેસીને વીણા વગાડતી રહીને પોતાના પતિની સાથે શ્રી રામચંદ્રજીનું કીર્તન કરી રહી હતી. સ્વામી, આપણે લોકો ધન્ય છીએ જેમના નગરના સ્વામી સાક્ષાત ભગવાન શ્રીરામ છે, જે પોતાની પ્રજાને પુત્રોની જેમ પાળતા અને તેના યોગક્ષેમની વ્યવસ્થા કરે છે. તેમણે મોટા મોટા દુષ્કર કર્મ કર્યા છે, જે બીજા માટે અસાધ્ય છે. જેમ કે તેમણે સમુદ્રને વશમાં કર્યો અને તેના પર સેતુ બાંધ્યો, પછી વાનરો દ્વારા લંકાપુરીનો વિધ્વંસ કરાવ્યો, અને પોતાના શત્રુ રાવણને મારીને તેઓ જાનકીજીને લઈ આવ્યા. આ પ્રમાણે શ્રીરામે મહાપુરુષોના આચારનું પાલન કર્યું છે. પત્નીના મધુર વચન સાંભળીને પતિ થોડું હસ્યા અને તેને આ પ્રમાણે કહ્યું, મુગ્ધે, રાવણને મારો અને સમુદ્રનું દમન વગેરે જેટલા કાર્ય છે તે શ્રીરામચંદ્રજીને માટે કોઈ મહાન કર્મ નથી. મહાન પરમેશ્વર જ બ્રહ્માજી વગેરેની પ્રાર્થનાથી લીલાપૂર્વક આ પૃથ્વી પર અવતર્યા છે, અને મોટા મોટા પાપોનો નાશ કરવાવાળા ઉત્તમ ચરિત્રનો વિસ્તાર કર્યો છે. કૌશલ્યાનો આનંદ વધારનારા શ્રીરામને તમે મનુષ્ય ન માનો, તેઓ જ આ જગતનું સર્જન પાલન અને સંહાર કરે છે. માત્ર લીલા કરવા માટે જ તેમણે મનુષ્ય જન્મ ધારણ કર્યો છે. આપણે લોકો ધન્ય છીએ જે દરરોજ શ્રીરામના મુખકમળના દર્શન કરીએ છીએ, જે બ્રહ્માદિ દેવો માટે પણ દુર્લભ છે. આપણને એ સૌભાગ્ય પ્રાપ્ત, તેથી આપણે બહુ પુણ્યાત્મા છીએ. ગુપ્તચરે દરવાજા પર ઊભા રહીને આ પ્રકારની ઘણી વાતો સાંભળી. આ ઉપરાંત એક બીજો ગુપ્તચર પોતાની સામે ધોબીનું ઘર જોઈને ત્યાં મહારાજ રામનો યશ સાંભળવા ગયો. પરંતુ તે ઘરનો સ્વામી ધોબી બહુ ગુસ્સામાં હતો. તેની પત્ની બીજાના ઘરમાં દિવસનો વધારે સમય વ્યતીત કરીને આવી હતી. તેણે આંખો લાલ કરીને પત્નીને ધિક્કારી અને તેને લાત મારીને કહ્યું, ચાલી જા મારા ઘરમાંથી, જેને તે આખો દિવસ પસાર કર્યો છે તેને ઘેર ચાલી જા, તું દુષ્ટા છે, પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાવાળી છે, તેથી તને નહીં રાખું. તે સમયે તેની માતાએ કહ્યું, બેટા, વહુ ઘરમાં આવી ગઈ છે, એ બિચારીનો ત્યાગ ન કર, એ તદ્દન નિરપરાધ છે, તેણે કોઈ કુકર્મ કર્યું નથી. ધોબી ક્રોધમાં તો હતો જ. તેણે માતાને જવાબ આપ્યો, હું રામ જેવો નથી જે બીજાના ઘરમાં રહેલી પ્રિય પત્નીને ગ્રહણ કરી લઉં. તેઓ રાજા છે, જે કરે તે ન્યાયયુક્ત માનવામાં આવશે. હું તો બીજાના ઘરમાં નિવાસ કરનારી ભાર્યાને ક્યારેય ઘરમાં રાખી શકું નહીં. ધોબીની વાત સાંભળીને ગુપ્તચરને બહુ ક્રોધ આવ્યો અને તેણે તલવાર હાથમાં લઈને તેને મારી નાખવાનો વિચાર કર્યો. પરંતુ એકદમ તેને શ્રીરામચંદ્રજીના આદેશનું સ્મરણ થયું. તેમણે આજ્ઞા આપી હતી કે મારી કોઈ પણ પ્રજાને પ્રાણદંડ આપવો નહીં. આ વાતને યાદ કરીને તેણે પોતાનો ક્રોધ શાંત કરી લીધો. તે સમયે ધોબીની વાતો સાંભળીને તેને બહુ દુઃખ થયું હતું. તે ક્રોધિત થઈને વારંવાર ઊંડા શ્વાસ લેતો તેના બીજા સાથી હતા ત્યાં ગયો. તે બધા મળ્યા અને બધાએ એકબીજાને પોતે સાંભળેલી વાતો કહી સંભળાવી. અંતમાં તે ધોબીની વાત સાંભળીને તેમણે આપસમાં વિચાર કર્યો કે દુષ્ટોની કહેલી વાતો શ્રી રઘુનાથજીને કહેવી નહીં. આવો વિચાર કરીને તે બધા ઘેર જઈને સૂઈ ગયા. તેમણે પોતાની બુદ્ધિથી એ નિશ્ચય કર્યો હતો કે કાલે સવારે મહારાજને આ સમાચાર કહેવામાં આવશે. શેષજી કહે છે, શ્રી રઘુનાથજીએ પ્રાતઃકાળે નિત્ય કર્મથી નિવૃત્ત થઈને वेद वेता ब्राह्मणों ने विधिपूर्वक स्वर्ण दान थी संतुष्ट करिया। त्यार पछी तेओ राजसभा में गया। श्री रामचंद्र जी संपूर्ण प्रजानु पुत्र नी जेम पालन करता, तेथी बधा लोको तेमने प्रणाम करवा माटे त्यां गया। लक्ष्मणे राजा ना मस्तक पर छत्र धर्यो ने भरत शत्रुघ्न ने बे चामर लीधा। वशिष्ठ वगैरह महर्षि तथा सुमंत्र वगैरह न्याय करता मंत्री पण त्यां उपस्थित थईने भगवान नी उपासना करवा लाग्या। तेज समय पहला गुप्तचरो सभा में बैठेला महाराज ने नमस्कार करवा माटे आव्या। उत्तम बुद्धिवाला महाराज श्री रामे सभा विसर्जन पछी ते बधा गुप्तचरो ने एकांत में बोलावीने पूछ्यू, तमे लोको साचे साचु कहो, नगर ना लोको मारा विषे शुं कहे छे, मारी धर्मपत्नी विषे तेमनी केवी धारणा छे, तथा मारा मंत्रीओनो वर्ताव तेमने केवो लागे छे। गुप्तचर बोलिया, नाथ, तमारी कीर्ति आ भूमंडळना लोकोने पवित्र करी रही छे। अमे लोकोए घर घर में दरेक पुरुष अने स्त्रीना मुखेथी तमारा यशना वखाण सांभळ्या छे। राजा सगर वगैरे तमारा अनेकानेक पूर्वज पोताना मनोरथने सिद्ध करीने कृतार्थ थई चूक्या छे, परंतु तेमनी पण आवी कीर्तिनो विस्तार थयो न हतो जेवो आजे तमारी कीर्तिनो छे। तमारा जेवा स्वामीने प्राप्त करीने समस्त प्रजा कृतार्थ थई रही छे। तेमने न तो अकाल मृत्युनु कष्ट छे अने न रोग वगैरेनो भय। तमारी विस्तृत कीर्ति सांभळीने अमे बधा गुप्तचरो धन्य थई गया छे, कारण के अमे तमारा मनोहर मुखनो अवलोकन करीए छीए। ते गुप्तचरोना मुखेथी आ प्रकारनी वातो सांभळीने श्री रघुनाथजी अंतमा एक बीजा दूत पर दृष्टि नाखी। तेना मुखनी आभा कंईक जुदा प्रकारनी हती। तेमणे पूछ्यू, महामते, तमे कहो, लोकोना मुखेथी जे कई जेवु पण सांभळ्यू होय ते जेमनू तेम कही दो, अन्यथा तमने पाप लागशे। गुप्तचरे कह्यू, स्वामी, राक्षसोना वध वगैरे थी संबंध राखनारी तमारी बधी कथाओनुं सर्वत्र गान थई रह्युं छे, मात्र एक वात सिवाय, तमारा धर्मपत्नीए राक्षसना घरमां जे थोड़ा समय सुधी निवास कर्यो हतो તે વિશે લોકોનો સારો ભાવ નથી। ગઈ રાત્રિની વાત છે, એક ધોબીએ પોતાની પત્ની કે જે દિવસે થોડો સમય બીજાના ઘરમાં રહીને આવી હતી તેને ધિક્કારીને માર માર્યો। આ જોઈને તેની માતા બોલી, બેટા, આ બિચારી નિરપરાધ છે અને એને કેમ મારો છો? તમારી પત્ની છે, રાખી લો, નિંદા ન કરો, મારી વાત માનો। ત્યારે ધોબીએ કહ્યું, હું રાજા રામ નથી કે એને રાખી લઉં। તેમણે રાક્ષસના ઘરમાં રહેલી સીતાને ફરીથી રાખી લીધી। હું આવું કરી શકું એમ નથી। રાજા સમર્થ હોય છે, તેને કરેલું બધું કામ ન્યાયયુક્ત માનવામાં આવે છે। બીજા લોકો પુણ્યાત્મા હોય તો પણ તેમનું કાર્ય અન્યાયયુક્ત જ સમજી લેવામાં આવે છે। તેણે આ વાતને વારંવાર દોહરાવી કે હું રાજા રામ નથી, તે સમયે મને બહુ ક્રોધ થયો, પરંતુ એકદમ તમારો આદેશ યાદ આવી ગયો, તેથી હું તેને દંડ ન આપી શક્યો। જો હવે તમે આજ્ઞા આપો તો હું તેને મારી નાખું। આ વાત ન કહેવા યોગ્ય અને ન્યાયથી વિપરીત હતી, તો પણ મેં તમારા આગ્રહથી કહી દીધી। હવે આ વિષયમાં મહારાજ જ નિર્ણાયક છે, ઉચિત કર્તવ્ય હોય તેનો વિચાર કરે। ગુપ્તચરનું આ વાક્ય, જેનો એક એક અક્ષર બહુ ભયાનક વજ્ર જેવો મર્મ પર આઘાત કરવાવાળો હતો, સાંભળીને શ્રી રામચંદ્રજી વારંવાર ઊંડા શ્વાસ લેતા રહીને તે બધા દૂતોને બોલ્યા, હવે તમે લોકો જાઓ અને ભરતને મારી પાસે મોકલી દો। તેઓ બહુ દુઃખી થઈને તરત જ ભરતજીના ભવનમાં ગયા અને તેમને શ્રી રામચંદ્રજીનો સંદેશ કહી સંભળાવ્યો। શ્રી રઘુનાથજીનો સંદેશો સાંભળીને બુદ્ધિમાન ભરતજી બહુ ઉતાવળ સાથે રાજભવનમાં ગયા અને ત્યાં દ્વારપાલને કહ્યું, મારા ભાઈ કૃપા નિધાન શ્રી રામચંદ્રજી ક્યાં છે? દ્વારપાલે એક રત્ન નિર્મિત મનોહર ગૃહ તરફ સંકેત કર્યો। ભરતજી ત્યાં જઈ પહોંચ્યા, શ્રી રામચંદ્રજીને વિકળ જોઈને તેઓ મનમાં બહુ ડરી ગયા। તેમણે મહારાજને કહ્યું, સ્વામી, સુખપૂર્વક આરાધનાને યોગ્ય તમારું આ સુંદર મુખ આ સમયે નીચે તરફ કેમ ઝૂકેલું છે? એ આંસુઓથી ભીનું કેમ દેખાય? મને આનું પૂરેપૂરું યથાર્થ કારણ જણાવો અને આજ્ઞા આપો કે હું શું કરું. ભાઈ ભરતે જ્યારે ગદગદ વાણીથી આ પ્રમાણે કહ્યું ત્યારે ધર્માત્મા શ્રીરામચંદ્રજી બોલ્યા, પ્રિય બંધુ, આ પૃથ્વી પર તે જ મનુષ્યનું જીવન ઉત્તમ છે જેમના સુયશનો વિસ્તાર થઈ રહ્યો હોય. અપકીર્તિથી ભરેલા મનુષ્યનું જીવન તો મરેલા જેવું છે. આજે સંપૂર્ણ સંસારમાં મારી કીર્તિમય ગંગા કલુષિત થઈ ગઈ. આ નગરમાં રહેવાવાળા એક ધોબી આજે જાનકીજીના સંબંધને લઈને કંઈક નિંદાની વાત કરી છે. તેથી ભાઈ બતાવો, હવે હું શું કરું? શું આજે પોતાના શરીરને ત્યાગી દઉં કે મારી ધર્મપત્ની જાનકીનો જ પરિત્યાગ કરી દઉં? બંનેમાં મારે શું કરવું જોઈએ એ યથાર્થ રીતે જણાવો. ભરતજીએ પૂછ્યું, આર્ય, કોણ છે આ ધોબી તથા તેણે કઈ નિંદાની વાત કહી છે? ત્યારે શ્રી રામચંદ્રજીએ ધોબીના મુખેથી નીકળેલી બધી વાત જે દૂત દ્વારા સાંભળી હતી મહાત્મા ભરતને કહી સંભળાવી. તે સાંભળીને દુઃખ અને શોકમાં પડેલા ભાઈ શ્રીરામને કહ્યું, વીરો દ્વારા પૂજિત જાનકી દેવી લંકામાં અગ્નિ પરીક્ષા દ્વારા પ્રમાણિત થઈ ચૂક્યા છે. બ્રહ્માજીએ પણ તેમને શુદ્ધ કહ્યા છે તથા પૂજ્ય પિતા સ્વર્ગીય મહારાજ દશરથજીએ પણ આ વાતનું સમર્થન કર્યું છે. આ બધું હોવા છતાં માત્ર ધોબીના કહેવાથી વિશ્વવંદિત સીતાનો પરિત્યાગ કઈ રીતે કરી શકાય છે? બ્રહ્માદી દેવતાઓએ પણ તમારી કીર્તિનું ગાન કર્યું છે. તે આ સમયે સંપૂર્ણ જગતને પવિત્ર કરી રહી છે. આવી પાવન કીર્તિ આજે માત્ર ધોબીના કહેવાથી કલુષિત યા કલંકિત કઈ રીતે થઈ જશે? ભલા તમે પોતાના કલ્યાણમય વિગ્રહનો પરિત્યાગ કેમ કરવા ચાહો છો? તમે જ અમારા દુઃખોને દૂર કરનારા છો. તમારા વિના તો અમે લોકો આજે જ મરી જઈશું. મહાન અભ્યુદયથી શોભાયમાન સીતાજી તો તમારા વિના ક્ષણભર પણ જીવિત રહી શકતા નથી. તેથી મારો અનુરોધ તો એ જ છે કે તમે પતિવ્રતા શ્રી સીતાની સાથે રહીને આ વિશાળ રાજ્ય લક્ષ્મીની રક્ષા કરો. ભરતના વચન સાંભળીને વક્તાઓમાં શ્રેષ્ઠ પરમ ધાર્મિક શ્રી રઘુનાથજી આ પ્રમાણે બોલ્યા, ભાઈ, તમે જે કંઈ કહી રહ્યા છો તે ધર્મ સંમત અને યુક્તિ સંગત છે, પરંતુ અત્યારે હું જે વાત કહી રહ્યો છું તેને મારી આજ્ઞા માનીને કરો. હું જાણું છું કે મારી સીતા અગ્નિ દ્વારા શુદ્ધ પવિત્ર અને લોક પૂજિત છે, તો પણ હું લોક અપવાદના કારણે આજે તેનો ત્યાગ કરું છું. તેથી તમે જનક કિશોરીને વનમાં લઈ જઈને છોડી આવો. શ્રીરામનો આદેશ સાંભળતા જ ભરતજી મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયા. અધ્યાય 27 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.